સાધારણ ઠંડુ પડવા દીધું, જરાક સાધારણ ગરમ રહ્યું ત્યારે આમ ચમચાથી દહી ચોખ્ખું નાખી અને મલાઈ, અને પછી ભાઈએ કહ્યું કે હવે તું મૂકી દે ને પાંજરામાં. એટલે પેલો કદાચ મૂકી દીધું, પણ આશા દર વાગ્યા છે. હવે મારે ક્યારે તપાસ કરવાની કે થયોની થયું ના થયું છે? શું કે છે અક્કલ વાળો? ક્યારે તપાસ કરવાની? થયું ના થયું એ ક્યારે તપાસ કરવાની? તમે તો કઈ ક્યાં જવાના આવે, તો મારે તપાસ કરવી પડશે ને. ના બા, તું હા સુઈ જશે, ઘસ કરતા સુઈ જશે, અને સવાર માં ઉઠી થાય તો હલાવ તને મળશે કે છે. પેલે કહ્યું, પણ પેલા બુદ્ધિ રાતે દોડે ઉઠ્યો માટે, એની યાદ આવી જોડ તો ખરો ક્યાં સુધી થયું ના હોય તો આપડે કઈ ઉપાય કરીએ. શું એટલે જઈને એને આંગળી બોલી, શું થયું દહીં સવાર માં ડખો? પેલા ભૈયા બોલે જો આવું થઈ ગયું, રાતે તો ઉછો તો તપાસ તો કરી, પણ કહ્યું હતું બીજા એટલે તમારે શું કરવાનું અનિલ? આજે ના બુદ્ધિ ને કઈ બહાર જા બે, કાલે બપોર આવી તને સારી રીતે જમાડીશ, 32 ભાત જશે દાદા ની આશીર્વાદ તને જમાડીશ, કે શું કેવાનું? એવું કહી દેવાનું, સમજ ને. એટલે આજનો રાત બુદ્ધિ ને કઈ બહાર બેસે, એમ તમારે બોલવાની જરૂર છે ખાલી. બુદ્ધિ એ શું કે છે કે ભાઈ જયારે મારા કાયમ ના જો સંબંધ, એટલે એમના કાયમ પ્રમાણે કરવું પડે ને, પણ તમે જોવાની જોઈને એને અમે આગળ કરતા એ શું કરે, એટલે આટલું તમારે કરવાનું. પછી હવે શું રહ્યું? કયું કઈ કંપનીનો? પાર્ક ડેવિસ એ પાર્ક ડેવિસ માં સર્વિસ કરતા હતા, અને કે એમના એક ઉપરી હતા પાસ એ શું સર્વિસ માં હતા? મેનેજર હતા, પ્રોડક્ટ મેનેજર. સાહેબ મને શું કે છે, તમારા વ્યવસ્થિત હું સ્વીકાર કરું, મને વાંધો નહીં કરો ના કરો, મારું કઈ બધું ફરજિયાતથી જ છે. આ વ્યવસ્થિત તો મારા પાર્ટ લેવલ શું થાય કે છે? હા અને ભાવે પકડ્યા તમે નતા તાર ચાલતું નતું આ પાર્ટ લેશ નહી, એ તો ચાલતું જ, પણ હું અત્યારે જાગ્રત ના રહું, હું જાગ્રત ના રહું તો તીર ચાલે કે છે? એલર્ટ કહ્યું છું, હું એલર્ટ ના રહું તો હું સંપૂર્ણ એલર્ટ રહું છું કે છે? શું કે છે? મેં કોઈ એક્સેપ્ટ તમે એલર્ટ છો એમ મારે નાખી રહે છે, કેમ તો નાખી રહે છે? રાત્રે 12 વાગે પણ એલર્ટ હોય છે, શું કહું? અને તેથી કારણ ચાલે છે, એનો મને વાંધો નથી, સંપૂર્ણ એલર્ટ શું કે છે? પેલો જ્ઞાની પુરુષો બુટ છે ને તે એલર્ટ છે, શું કહ્યું? કારણ જ્ઞાની પુરુષે પહેરેલો, કોને પહેરેલો? જ્ઞાની પુરુષ. એટલે શું કહેવા માંગો તમને? મને કાંઈક કડવું લાગે એવું કહ્યો ને, કાંઈક પારો ઉતારો, એટલો બધો પારો ચડેલો. હું એલર્ટ નથી એવું તમે પુરવારમાં કરવા માંગો છો? બુટ એલર્ટ હોય, તમે એલર્ટ હોય, શું કહ્યું? એલર્ટ આયા આ વર્લ્ડ માં કોઈ એલર્ટ પુરુષ જોયો તો? એલર્ટ આયા તમે પુરવાર કરી આવો, આવું ના બોલો કે તું એલર્ટ નિરંતર છું, એલર્ટ. હા હું પુરવાર કહ્યું, પટેલ છો સીધા, વડવો રાતે ખાવ છો નહીં ખાતા? તમે હળવો જાણો, તમારે શું કે છે? હળવો કે છે ને, હળવો ખાવ ના ખાવ થઈ જાય, પછી પાણી બાણી દૂધ બુધ પીને પછી સુઈ જાવ, પછી સુઈ જઈએ 10-11 વાગે. સારું, હળવો ખાધો તમે, ઉપર દૂધ પીધું, પાણી બાણી ખાધી, પછી સુઈ ગયા ને તમે? પછી મહી ગયા પછી શું થયું? પાચક રસ કેટલા પડ્યા? પિત્ત કેટલું પડ્યું? બાયલ આ બધું કેટલું પડ્યું એનું તપાસ રાખો તો. એક જ શબ્દ ને કહેતા ને આ તો એલર્ટ બહુ ને, બિલકુલ એલર્ટ થયું નહીં જાઓ, આપને વિચાર જ નહીં કરવા દે એના એલર્ટ બધા એલર્ટ આયા એક ખૂણામાં એલર્ટ થઈ ગયો બધા ખૂણા ની તપાસ કરવી પડશે શું કહ્યું એવરીવેર એલર્ટ એલર્ટ ના એક્ઝેક્ટ ના સાબુ દે શું કહ્યું થાય આવું મોટું કારખાનું ચાલે છે આનો હિસાબે નહીં તમારે જે કારખાનું છે મોની મેં જરાય છે કારખાનું ચાલે છે એવું મોટું કારખાનું ચાલે છે તો તમારે ઊંઘમાં ચાલી રહ્યું છે તમે એલર્ટ છો ખાલી અહંકાર કરે છે હું એલર્ટ એલર્ટ એલર્ટ એને પણ કબૂલ કરી દેતો હું એલર્ટ નથી ચોખ્ખું કહી દે કહી દે એટલા કહી દે કહી દે એવરી જાગૃતિ એક્ઝેક્ટનેસ ચાલી ગયા શું કરે છે દરેક જગ્યાએ જાગૃતિ તમે એવું સમજાવ્યું આ વાત એટલે પેલું અવેરનેસ પછી ડિવેરનેસ અને એક્ઝેક્ટનેસ પછી એલર્ટનેસ ને આ એક્ઝેક્ટનેસ એક્ઝેક્ટનેસ માં આવ્યો એટલે સંપૂર્ણ કરતા એ ને તો એલર્ટનેસ તો આપણા બધા કારખાના બરખાન ચલાવશે ને ધમ ધોકાર ચલાવશે ને જાતે સુઈ માની બેઠા છે સંપૂર્ણ એલર્ટ પછી મારા જેવો કહે તારે એને સમજ પડે કે લોકો એક્સેપ્ટ કરવા તારે તૈયાર છે જો કઈ છે એલર્ટ છે એમાં એ અંદર તપાસ કરી કે કેટલું પીત રેડ્યું ને કેટલું બાયલ પડ્યું ને હવે અંદર અહીં શું થાય છે કે હળવો શું કઈ હું ગયો તો અંદર કેવી રીતે પીત પડે છે કેવી રીતે આનો બધા પાચક રસો પડે છે અને પછી મેં કેવું ભલોવાય છે અને મેં એટલું ઊંઘી જવું અને અહીં ભલવાણા ભલવાણા બધું ચાલે છે અને પછી આ યુરિન જુદું અંદાજ જુદું લોહી જુદું અને છોકરા દૂધ ની જરૂર હોય તો દૂધે જુદું જો વેચણ કેવી થાય છે મેં જે કાશ્મ ચાલે છે એ જો અજાબી થાય નથી એ ભગવાન ચલાવતો ભગવાન ને ના આવડે એવું તું શું કહ્યું ભગવાન તે કે હું જોવાનું હું મારા સ્વભાવમાં રહું આ સ્વભાવ ચાલે છે પણ ભૌગોલિક સ્વભાવ શું કહ્યું કરી રહ્યો છે કરતા ખોરે છે જેમ પાણી છે તે નદાનું પાણી ક્યાં મળે એમાં કરતા ખોરે એના જેવી વાત છે કેવી છે કોને આ પાણી ધકેલું એટલે હું પાણી ધકેલવા નીકળ્યો છું કરતા ખોરું છું સ્વભાવ થી પાણી જાય છે ક્યારે જાય છે સ્વભાવ ક્યારે જાય છે સ્વભાવ સ્વભાવ થી ચાલી રહ્યું શું કરું દરેક ધર્મ પોતપોતાના સ્વભાવમાં છે ને સ્વભાવ સીધા ચાલી રહ્યું છે એમ તેને આપણે ફળ છે પણ બહારના માટે બરોબર છે આ અહીંના પૂરતું જ હું આ કહું છું શું કહું છું બહાર જાય તો હું કહી દઉં ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ શું કહું છું કારણ કે એનું એનું જ્ઞાન અવલંબન તૂટી જાય બધું કારણ કે જે સ્ટેન્ડર્ડ જ્ઞાન છે શું છે સ્ટેન્ડર્ડ જ્ઞાનમાં આ જ્ઞાન ના હોય આ જ્ઞાન આઉટ ઓફ સ્ટેન્ડર્ડનું છે શું છે બંને જુદા જુદા હોય શું બાળક ને આપણે કહી શકીએ કે તાવ ભરે તળાવ ભરેલું હોય ને તો આપણે શું કહીએ બાળક ને વડમાં ભૂત રહે છે જઈશ નહીં હા હમણાં મને ખબર આવી એક છોકરાને વર્ગ્યું છે ભૂત ચાલો આપણે કહીએ છીએ મોટાને કહીએ આપણે કે વડમાં ભૂત છે કારણ છોકરું નાવા પડે નહીં ડૂબી ડૂબી ના જાય એ બાદ જતો અટકાવવા માટે આપણે આવું કહીએ કે મોટાને આપણે કહેવાય કે ભૂત પડે મોટો શું કરે ગા પડે મને પછી ભોગવું બાળ છું એટલે બાળક નું ભાષા સુધી આ સુધી અને જગત આખું બાળ મંદિર માં જ છે શું છે બધા ધર્મો રિલેટિવ ધર્મો બધા બાળ મંદિર માં છે જ્ઞાન મંદિર માં નથી અને ધર્મ કયો બાળકૃષ્ણ નો કયો યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ કોઈ જગ્યાએ છે નહીં આ હું જે કહું છું એ યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ છે અને બાર બાર કૃષ્ણ ધર્મ છે બાર કૃષ્ણ ધર્મ થમવો નહીં યોગેશ્વર નો કોણ લઈ જવું નહીં બાર કૃષ્ણ ધર્મ એ નહીં લાંબો એની જગ્યાએ શોધી રહ્યા છે પોતાની જગ્યાએ શું તમને શોધ પડી ને. એટલે બાળકૃષ્ણ તે આ લોકોએ કહેલું ખોટું કહ્યું છે શબ્દ કે ભાઈ અમારો બાળકૃષ્ણ ધર્મ છે બરોબર. અને પછી કહે છું પાછા સૌથી ધર્મ ઊંચા ઊંચો અમારો. અરે હું શું કહું છું બાળકૃષ્ણ નું તો નાગોડિયા કૃષ્ણ ની વાત કહું છું પેલો નાગોડિયો કૃષ્ણ બાસ મંદિર છે મળે ના કેવું ને છૂટી જાય બિચારું શું કહ્યું. એટલે દરેક ધર્મ વાળા એમ કેવું જોઈએ કે આપણો ધર્મ પૂરેપૂરો છે. અને તમારે શું કેવું જોઈએ કોક તમે કે દાદા ને પછી જાવ શું તમે કાઢવાનું છે ધર્મ તો અમારો જ હાઈ લેવલ છે આપણે કઈક બરોબર છે શું કહ્યું. અમારું તો એવું જ કે શું કારણ કે ઊંચાએ ઊંચાએ જે મોટો હોય ને તેને લોભી લીધી રાખવાની છે. એમને નવી લીધી હોય કેવી રીતે પરમ લોભી લીધી રાખવાની ઊંચાએ. એટલે આપણા હિન્દુ ધર્મ વાળા નોબિલિટી રાખે છે. મુસ્લિમો કહે છે કે આખી દુનિયામાં અમારો ધર્મ સાચો છે તો બધા કાફર છો તો આપણા નોબિલિટી રાખે છે કે ભાઈ એમ જ કે એમને સમજાતું નથી તેથી એવું બોલે છે શું કે. આ ઈસાઈ ધર્મ વાળા શું કે સૌથી ધર્મ ઊંચા ઊંચો અમારો છે બીજા ધર્મ વાળા સમજતા નથી તે આપણા લોકો હા નોબિલિટી બરોબર કે છે. એને જેટલું સમજણ પડે એવું કે છે નથી નોબિલિટી આપણે ત્યાં લોકો છે કે નહીં. એટલે આપણે નોબલ છીએ હવે અહીં નથી નોબલ પાછા અહીં મયોમય સમજે નહીં કે ચલો બાળકૃષ્ણ વાળો કે અમારો ધર્મ ઊંચા ઊંચો છે તો જરા હારો વધારે ધર્મ વાળો કે કશું તમારા ધર્મ નથી તમે શું બરકત છે ના બોલાય બરોબર છે. આપણે વધુ પડે તો પ્રસાદી થોડી વધારે આપી એમાંથી અસંતોષ થયેલો માણસ હોય કે ભાઈ મારો ધર્મ મને બિલકુલ પોસાતો જ નથી અને મારા ધર્મ મને શાંતિ રહેતી નથી તો હું શું કરું તો કઈ ભાઈ આવી રહેતી હોય તો એ આવી જ નહીં. અને મને અમેરિકા બધા બહુ માણસો મળ્યા હું પહેલો પૂછું શું કરું છું અત્યાર સુધી હું સત્ય સાહેબા મને માનું છું એ શું હેલ્પ થાય છે તે મને એનું ઘણા ખરા ધ્યાન રહ્યા કરે છે શું કહે તો વખત એકાગ્ર થઈ શકું છું કારણ કે જરૂર તો મેં કહું અહીંયા આવી જ નહીં બા અહીં તો વ્યગ્રતા વાળાનું કામ છે પણ જેને એકાગ્રતા લબ્ધ થઈ છે એને અહીં જરૂર નથી જો અને સાચું છે. હું કઈ બધા વર્ગાડું બધા હું તો જેને ખરેખર લાગ્યું હોય તેને આ ચોકડું પેલા તો દવા મળી ગઈ છે પછી એને એમ કહ્યું કે આ ડોક્ટર ખરાબ થઈને પછી નવો ડાક્ટર ઉભો કરું સારો ડાક્ટર બરોબર છે શું કહ્યું. એટલે પછી એને કહ્યું મને પણ મારે આસન ન દે આસન તો આ બરોબર છે હું જાણું કે આ બધા છે એ ઘડા ઘડા હોય ને એ ઘડાને બેઠક નથી હોતી શું હોય ને એટલે આપણે એંકી લઈને એમ કેમ ગબડી જો મારે કે ક્વોન્ટિટી ભી કરવા આવ્યો છું હું તો જેને રસ્તો ઘડતો નથી જેને જેને પોતાના રિલેટિવ સંતોષ નથી થતો તેને માટે મારી વાત છે શું કહું. એટલે આ કઈ એવું નથી કે આ મોટા મોટા જાહેરાત આપીને ભેગા કરવાના શું છે આ તો આટલી ક્વોન્ટિટી આ કાળમાં થઈ ને ભય નહીં આની ક્વોન્ટિટી તો શું કારણ કે અબજોપતિ કેટલા હિન્દુસ્તાનમાં કેટલા હશે બસો હોય શું પેલા સલમસલા વાળા એ કેટલા એની જ ક્વોન્ટિટી હોય આ બધું પછી આ બધું બધી કહેવાય આ તો મહાપુરુષારી લોકો કહેવાય અમને ક્વોન્ટિટી ના હોય શું તો પૂછાય નહીં તમને કેવું લાગે ક્વોન્ટિટી ક્વોન્ટિટી પેલી હોય પેલા ક્રિશ્ચને મને કહ્યું અબજ માણસ છીએ અમે તે ગોડ ઇઝ ક્રિએટર માનીએ તો કરો જ છે કરેક્ટ છે વાત ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચન વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ મગર ફેક્ટ જુદું ફેક્ટ ફેક્ટ વગર તો હોય નહીં ને કઈ વાત તમે જે માણસ આ બધું ખોટું નથી, તો પછી આમાં કઈ આ બધું હતા છે? ઉલ્લો ઉલ્લો માં જ હોય શું ભાઈ? આ તો વિજ્ઞાન છે. આ તો શું કેતો, ક્યાંથી વાત હતી શરૂ થઈ હતી? આ તો આપડે પહેલા ની ચાલે ને, હજી પૂર્ણ વિરામ થઈ ગયું. હવે આવી ગયા છો એટલે તમારે એક્સટેન્શન હતું. હે, જ્ઞાન ની જ વાત હતી એના અનુસરણ છે. તે આપડા જે કૃષ્ણમૂર્તિ, જે કૃષ્ણમૂર્તિ અવેરનેસ ની વાત કરે છે, બહુ સારા દેવ જેવા માણસ છે. શું કહ્યું? કેવા માણસ છે? દેવ જેવા. એમનું ચારિત્ર બધી બધું જોતા દેવ જેવા માણસ. પણ અવેરનેસ ફોરીને જરૂર છે. મને જો રૂબરૂપ ભેગા થાય તો હું એમને કહું કે હું આપને વિનંતી કરું, ફોરીન માં આપ દે બધું કરો. આ લોકો માં નહીં કોઈ સુધરે. તમે જે જાણો ખોસર હોય કે પાંચે સુધરતા નહીં સુધરે આ લોકોને. આ લોકો બીજે એલર્ટ છે. આ લોકો સુધરશે ને તમારી મહેનત ના કમી જશે, અને તો બહાર જશે તમને હેલ્પ કરશે. જો મારું ક્લાસ તમને સમજાય, હું આવી વિનંતી કરું. કારણ વિનંતી કરે છે આ પુરુષ કરાય, એમાં તો બે માં ને. પણ આ લોકો ને આ તો ત્યાં આગળ નેક્સ્ટ ટાઈમ અંબારે છે ને આમ તેમ. શું ફોકસ પાસે છે? કોણ સાહેબ આપો જોનારો ને પાસે કોઈ ફિક્સ કરે એટિકેટ. જ્યાં એટિકેટ છે ત્યાં ધર્મ નથી. આપણો સદ્ધર્મ નથી. શું નથી? સદ્ધર્મ નથી એટિકેટ. હવે પોતે એટિકેટ વાળા નથી. આ એટિકેટ વાળા છે. પલરે જ નહીં કોઈ હવે. આ પલરે કરે સાહેબ, એ ગમે તું પાણી રેડે તો પલરે ની પાછળ કહેતે કરાય સાહેબ કે પાંચે જુદતા નથી. ના સુધી તમારી મહેનત નકામી છે. મારી વાત વ્યાજબી હોય તો વ્યાજબી, નહીં તો ના વ્યાજબી હોય તો વાંધો નથી. મારું શું કહેવા માંગુ છું, આ અવેરનેસ નહીં જાત બહુ આગળ વધી પડે. શું છે? કારણ ભૂલક તમને હંમેશા થયા શું અવેરનેસ સમજ હોય. આજે મકાન અને એમાં જ ઇન્દ્રિયોમાં જ મસ્ત છે. ફોરિંગ બધે કેમ છે? ખાવા પીવામાં જોવામાં એમાં મસ્ત છે. એને એમ કે છે કે તમે અવેર થાવ, જાગૃતિ પૂર્વક કરવા. શું જાગૃતિ? બિલકુલ નથી. આપડે એક પહાડ હોય ને તો તમે તમે તો આને નીકળતા હોય, તમને કઈ વિશે એમાં કઈ નવીનતા ના લાગે. અને એ પંદર ફોટો લે, અને તમે કેમેરા થી એ ફોટો ના લેવો. શું કરું? બરોબર. ક્યાંથી? ઉદા જેવો છે. શું છે? ઉદું જેમ દીવો ભરે ને તેને આ ઇન્દ્રિયને કઈડ કઈડ થાય. કેવું સરસ, કેવું સરસ, કેવું સરસ, કેવું સરસ. અને આપણાને આપણા પૂછીએ કે કઈ ફોરેન બધે ફર્યા, તારણ કાઢ્યું ત્યાં જ્યાં જુઓ તો પાણી પથ્થર માટી બીજું કોઈ છે નહીં. શું કે આપણા લોકો તમને લાગે એવું? આપણા લોકો કે એવું પાણી પથરા માટી એ છે, કશું નવું કઈ દેખ્યું નહીં એમને. એક ધાર આમ થયું, આમ આમ માગું થયું, આમ થયું હોય ને 25 ફોટા લઈ જાય. વાત છે મારે બરોબર. શું કારણ કે ઇન્દ્રિય ઇન્દ્રિયોમાં મસ્ત છે. અને રેડિયો ફીડિયો બધું આપણે તો આવું ગાલી ગયા એમની ઇન્દ્રિય નું છે. આપડે તો ગણે માં આવું ગયા તો આમ કરે આખો દાદરી ફરી પરિવારનું નામ એમ કશું કરવા. અરે મને શું યાદ કરો કેમ લાગે છે? ઇન્દ્રિયો ગમે આપણે ના કહે છે કે વિષય તો તમે લોકો વધાર છો. અરે નો આ વિષય તો ના ચૂકી વિષય પડે છે. વિષય ને વિષય ને આ લોકો સમજદાર હોય તો આ લોકો જ છે ઇન્ડિયનો. કે કેવો છે વિષય? કે કેવો ગમે એવો નથી. ઊંઘ્યો ઊંઘ્યો ગમે એવો નથી. પાંચ ઇન્દ્રિયોથી જો કઈ તપાસ કરે તો બિલકુલ ગમે એવો નથી. છતાં અમે કપડાં પહેરીને ભોગવીએ છીએ. કે શું કે છે? કપડાં ને. અને તમે તો કપડાં ના હોય તો ભોગવો. કપડા ના હોય તમને વૈરાગ આવે કે શું કે છે આ લોકો કપડા ના હોય તો બનવાનું નથી એવું, પણ આ એક વાત સમજી લો, ત્યાં કપડા ના હોય વિશેષ છોકરા હું પૂછું છું કે બધા મારા ના રોડ પર નાગવા પડતો તો તમને વિષય પછી શું પછી એમને વિષય કરવાનું ગમે જ નહીં કે છે કેમ, શું એમાં ખોટું છે? આ જુઓ કપડા હાથે જુઓ પણ આમાં જુઓ છે, શું ખોટું છે? વર્ણન નહીં કરાવ્યું ખબર પડે, એમાં લોકો નહીં આપણું નહીં રહે ને અમારી નહીં રહે કે શું કે છે, એ વર્ણન ના કરાવશું કે એટલે સ્ત્રીઓ એમાં સ્ત્રી ને પુરુષ બંને નાગવા જાય છે એમાં કયું વિશેષ સારું લાગે છે? સ્ત્રી કરતા પુરુષ સારા લાગે છે, કઈ જોવાનું કઈ સાધારણ કે એટલે ફૂંકવાનું મન ના થાય નથી ગમતું આ તો બધું આપણા લીધે ચાલી લોકો બહાર છે લેડી ના પચાસ લેડી ને પચાસ લેડો દેવ છે કેડમાં હાથ ગાલી ફરે છે એવું ફરે ખરા કેમ ના ઉપર નું ખસ્યું હોય કા વિષય છે કેવો છે તન્માયાકાર વિષય છે શું કહ્યું તમારો ના સિદ્ધ નો વિષય શું છે મનમાં તો એવું જ ઈચ્છા થાય કે આ ન હોય તો સારું શું કહ્યું પણ છૂટકો જ નથી જેને આપણે હવસ પૂરી કહીએ શું કહીએ આપડે ત્યાં હવસ પૂરી ન હોય શું કરી સાથી વિષય છે ફોરી દ્વારા કરતા વિષય આપડે ત્યાં વધારે હોય એનું મને એક જણ કારણ પૂછ્યું કે તમે લોકો બધા બધા જે જાણવાનું છે ને જલસર કે ખેતર અને ભૂતર જાનવરો જે છે મનુષ્ય ઇતર તેમાં સૌથી વધારે વધારે છે તે વિષય હોય તો કબૂતર છે શું છે સૌથી આ શોધખોળ છે બધી વૈજ્ઞાનિકો એમ કેમ કબૂતર છે તે બિલકુલ શાકાહારી કેવું વેજીટેરિયન પ્યોર વેજીટેરિયન પ્યોર વેજીટેરિયન કેવું છે પ્યોર વેજીટેરિયન એટલે દાણો ચડેલો હોય ને અડે નહી અને કબૂતર માટે જ આપણા હિન્દુસ્તાનમાં આપણા આગળના મહાન પુરુષો એ શોધખોળ કરી રાખેલી કે કબૂતર ને તો અવશ્ય ચાળો આપજો જ, એટલે કબૂતરીઓ બાંધજો કે છે. શું કે છે? કબૂતરીઓ બાંધવાની કહેતી, પણ આપણા લોકો કબૂતરી કે છે. પણ કહેતી શું? ગામે ગામ કબૂતરી બાંધજો. તમે જોવામાં આવેલી કબૂતરીઓ કેમ નથી? કાગડે કાગડાની કે બીજા બધાની ચકલી નહીં અહીં શકશે બિચારા. અને બહુ જ સહી કે બ્લડ ગરમ માં ગરમ હોય તો એનું, જો દવા માટે લેશે લોકો તો ગરમ માં ગરમ બ્લડ હોય તો એનું. કોનું? કબૂતર. કબૂતર બ્લડ બહુ એકદમ ગરમ જોઈતો હોય તો કબૂતર ને મારે. તેમાં આપણા લોકોનું બ્લડ ગરમ છે. શું છે? અને તેનો વિષય વધારે છે. એમનું ઠંડુ છે વિચારાનું. શું સાંભળ્યું ને? પણ એ તન્મા એકાર વિશે છે. તમે તન્મા એકાર નથી. તમે આત્મા ના તમે તમારા તમારા વાંચન માં તમારા રીડિંગ માં એમાં જ હો. વાંચન વાંચન બધું અમુક જ પ્રમાણ માં. આ વાત વિચારવા જઈએ છીએ. પણ એટલે તમે જે કીધું એક્ઝેક્ટનેસ ની વાત જે કરી આપણે, એટલે એ એક્ઝેક્ટ ના દાખલાઓ આપો ને. આપણે એક્ઝેક્ટ છીએ એ કેવી રીતે સમજ પડે? આપણે હવે એક્ઝેક્ટનેસ એટલે શું? આપણે બધી બાબતની જાગૃતિ છે, એટલે સંપૂર્ણ જાગૃત થયા છે. એટલે આ જે કરે છે તેના જ્ઞાતા દર્શતા છું, અને બધી ક્રિયાઓના જ્ઞાતા દર્શતા છું. એક્ઝેક્ટનેસ શું કહ્યું? જગતમાં જે જે ક્રિયાઓ થાય છે બધાના તમે જ્ઞાતા દર્શતા છો. એટલે એક્ઝેક્ટનેસ એટલે દરેક કોર્નરના તમે જાગૃત છો. તમને કોઈ કે જે તમે અક્કલ વગરના છો, એટલે એક્ઝેક્ટનેસ વાળો શું કરે કે આ કઈ ડિગ્રી બધું બોલી રહ્યો છે? લગભગ 200 ડિગ્રી બધું બોલી રહ્યો છે માણસ. તેથી મને અક્કલ વગરનો કહે છે. 308 ડિગ્રી વાળો મને કહેત નહીં, કે 356 કે 300 ને 340 ઉપર નો કહેત નહીં મને. સમજે ને? એટલે તમે બધી ડિગ્રીઓને સમજો એટલે તમને મતભેદ ના પડે. તમે સમજી ગયા ક્યાંથી કે છે અને કોને કે છે તે સમજી જાઓ. એ છે તે તમને કહેવા માંગે અને તમને એ ઓળખતો નથી. સીધ તમને પહોંચી શકે સર. એટલે તમે એને જાણો કે આ કોને કે છે? તકે અર્જુલા ને કે છે. એટલે તમે કોઈ મતભેદ નહીં બધા. મારે મતભેદ નથી પડતો એનું કારણ જ આ કે બધી ડિગ્રી પર આપડે શું કે જુગલબાગ છે ને, એની પેલી બાજુ કોક નો મોટો પ્લોટ હોય, અને પ્લોટ હોય વચ્ચે પ્લોટ હોય, આજુબાજુ બધી દુકાનો હોય, આ બાજુ ચોક્કસ રસ્તો હોય. પણ પેલો પ્લોટ છે તેને કમ્પાઉન્ડ એટલે તારની વાડ છે ને, એ પ્લોટ પડેલો છે. હવે કોકે અરજી કરી ડીએસપી ને કે આ પ્લોટમાં એક્સાઇઝ નો માલ દાબેલો છે, એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ વાળા ઉપડ્યા કે ખાલી અરજી છે એના પર તપાસ કરો શું કહેવા માંગે છે. એટલે એમને તપાસ કરવા મળી કે ખોટા ખોટો માલ નીકળ્યો. શું થયું? પછી કહ્યું આ પ્લોટ કોનો છે? આ તો લાલચન શેઠ નો છે. કે આ તો બધું કરવાનું પૂછ્યું કે ભાઈ આ પ્લોટ નો માલિક કોણ છે? લાલચંદ શેઠ છે. એટલે આપણે પોલીસ વાળાને કહ્યું લાલચંદ શેઠ પકડી લાવો. પકડી લાવો એમ કહ્યું. શું કહ્યું? પરહેજ કરી લાવો નહીં, પકડી લાવો. એકદમ તો પરહેજ કેવી કરાય ને? એટલે પકડી લાવો. એ લાલચંદ હતા પેલો ગયા પોલીસ વાળા. લાગતું ને કે સાહેબ જે તમને બોલાવે છે અમારા, એટલે પણ શું મારું શું કામ, મને કયો ગુનો છે, મારે લેવા દેવા શું છે? પેલો પ્લોટ તમારો છે, એમાંથી આગળ એક્સાઇઝ નો બધો માલ નીકળ્યો છે. હે જઈશું કે શું નીકળ્યું છે? એક્સાઇઝ નો બધો માલ નીકળ્યો છે. ભાઈ પ્લોટ મારો નથી એમ સાહેબ ને કહે છે કે શું કહે, જય સચિદાન શું કે છે સાહેબ ને કહે છે પ્લોટ મારો નથી. કોનો છે? પુરવાર કરો ને તો અમને તને બોલાવવા મોકલ્યા છે એટલે તમને પુરવાર કરો, તમે પાછા દઈએ નથી, એમને પાછા નહીં દઈએ. ત્યાં કે આ સાહેબ ને દસ્તાવેજ ની નકલ આપી દે. ચતુરભાઈ શેઠ નો છે આ, શું છે ચતુરભાઈ? દુકાનદાર જ તમારું નામ દેતા હતા પણ મેં વેચી દીધો, આ મારો તીર્થ. હમણાં 20 દાડા થયા વેચી દીધો, આ દસ્તાવેજ થયા 20 દાડા થઈ ગયા, ગયા કબજો મેં સોંપી દીધો, આ મારો તીર્થ. કે કબજો આપ્યો હતા, પૈસા આપ્યા મેં, એટલે પેલો પેલો ઘૂસ્યો દસ્તાવેજ હતો દેખાડ્યો, એટલે પેલો લઈને સાહેબ પણ કહ્યો કે સાહેબ એ તો આવતા નથી, એમને તો મેં વેચી દીધો. માલ નીકળ્યો છે માટે તમારું એ લખાવો કે સાહેબ એ માલ મેં તો હજુ 20 દાડા થયા લીધો, એ અમારે જોવાનું ના હોય. ના હું પુરવાર કરાવું કે આ એની પર ઘાસ ઉગ્યું છે ને, કે આ 20 દાડા નું ઘાસ છે કે વધારાનું ટાઈમ છે? પેલા કહે તો ઘાસ તો 2-3 મહિના નું છે સાહેબ, તે પેલા તેના વગર નું દટેલું, આ મારા વખત માં દટેલું નથી આ ઘાસ. સાહેબ પેલા શું કે છે એ અમારે જાણો ને, હુ ઇઝ ધી ઓનર નાવ, શું કે છે? હુ ઇઝ ધી ઓનર નાવ કે છે, શું કે છે? અરે ભાઈ આવું જોવાનું નહીં, એ અમારે જોવાનો અધિકાર નથી. હુ ઇઝ ધી ઓનર નાવ, સમજે ને? એટલે હવે તમે આ પ્લોટ વેચી દીધો દાદા નું, તો તમે ઓનર ના રહે, શું કહ્યું? દુકાનદારી આવે તો શું કરે, કોને પડે? સમજે ને? જેને લીધો તેનો દાખલો સમજાયો છે, દાખલો સમજાયો છે ના આવું. અને ખરેખર કાયદો આવો છે, કાયદો એવો જ છે, તમે સમજ. એટલે આ બધું છે, સમજવાથી જો સમજે તો નિવેડો આવે, નહીં તો નસીબ હતો કે છે નઈ કે આમ કરતા કરતા ઘણો ખાર થયો પણ કઈ નિવેડો આવ્યો નહીં, કે છે શું કે છે? આપડે નથી મેં તો ના કહીએ બાપાલિયા તમે ભગવાન જુદા છો, શી નિવેડા આવે? તમે જ ભગવાન છે, ભગવાન તમને થયું નથી તો નિવેડ શી રીતે આવે? હા, પછી અમને લખ્યું કે જ્યાં લગી આત્મા તત્વ ધીન્યો નહીં ત્યાં લગી આ સાપના એ જ ઉઠી ગયા છે, શું કહેશે? એ 65મી વર્ષે લખ્યું, એટ ધ એજ ઓફ 65. પછી ડાપણા છે ભગવતો ને, મમેરો થયા કે ભગવાન આઈન કરી ગયો, ભગવાન આઈન કરી ગયો તો હવે કેમ તમે હજુ તમે જુદા જુદા છો ભગવાન જોડે? નહી ભગવાન કરી ગયો તો હા તમને વાતે ભગત ભગત ઘેલતા હોય વાળા હોય, કેવું કે કાલે ખાવાનું કીધી રીતે ખાધી હતી લાડવા, એટલે ભગવાન મોકલ્યા કે છે ભગવાન તો આવું કરતો જ નહીં, ભગવાન આરોપ કરે એટલે એમને આવે છતાં એમને છોડાઈ ના દેવું જોઈએ, કારણ કે ભગવાન પર પ્રીતિ વધતી જાય છે એમની. શું પણ પછી એકદમ જેલમાં નાખે તારે તાર શું કે ભગવાન કહ્યું ના લાડવા ભગવાન મોકલ્યા હતા, મમેરું ભગવાન અને જેલમાં આવ્યું તે કોને કર્યું? કોણે કર્યું? ભગવાન નું નામ દેવું છે બધા ઇનામ આ જેલે ઇનામ જ આપીને ભગવાન શું આરોપ આપ પછી બીજી કઈ તું ગાળો ભણી કરી છે લાગશે તારે આવું આવું બે થવાનું ને પણ ભગર ઘેલતા આવે ને તે આવું આવું ગાગા કર્યા કરે શું અને પછી કે છે હલું થયું ભાગી શીખે ભજી શ્રી ગોપાલ અને બોલવાનું ના હોય મનમાં રાખવાની ચીજ કઈ કેવી ચીજ આ મનમાં રાખવાની તે ઉઘાડું બોલે ભગવતો કેવું કરે ઘેલતા જતી બોલવાની ચીજ મનમાં રાખવાની ચીજ ઉઘાડું કરે એટલે પેલા ભગત પેલા પચા નાગરે માર્યો ના બોલે કે આવું બોલાતું છે મનમાં અમે ધંધા મને બોલો મારશે લોકો વ્યવહાર બોલાય ગયા આવું તમને કેમ લાગે પણ બોલ્યા ને સાચા દિલ ના માણસ નરસિંહ મહેતા આવું ભગત કે જેવા ત્યાં ભગત છે બધા પાર લાવી દેવા છે ભગતો તે પણ થાકી ગયા છે નીકળવા આવ્યો નહીં કઈ શું કહું આમ કરતા કરતા ઘણો કાળ ગયો ઘણા અવતાર ગયા પણ કઈ નીકળવા આવ્યો નહીં કે અને પેલા એ કહ્યું કે તિલક કરતો તે પણ ગયા એક મૂર્ખ ને એવી પદાન જાતને શું કહ્યું એક મૂર્ખક ને એવી તે પથ્થર ટાકું દે દેવું જો પથ્થરો દેખાય પાણી દેખી કરે સ્નાન જો ચાર વાગે ઠંડા પોઈન્ટ લુકી બ્રહ્મ જ્ઞાન શું કે બ્રહ્મ જ્ઞાન ને માટે જગત ભટકે છે ભગવતો પામશે કારણ બ્રહ્મ ભગવતો ને રાજીને દમન ના હતી એ ક્યારે બ્રહ્મ જ્ઞાન થશે મને ક્યારે થશે કારણ કે પહેરવાની તમન્ના નથી શું હતી કે જે તમન્ના છે તે વસ્તુ તમને પ્રાપ્ત થાય ઘણે કાળે પણ એ વસ્તુ તમને પ્રાપ્ત અવશ્ય થાય પણ તમન્ના એવું હોય તે તદાકાર તમન્ના જોઈએ કેવું સમજે ને શું છે આપને ત્યાગી અને ભોગવ પેલા ત્યાગ અને પછી ભોગવ એ પ્રમાણે ઉપદેશ કીધો એટલે એનો અર્થ શું શું ત્યાગી ને ભોગવવાનું ત્યાગી ને ભોગવ એટલે નાનામાંથી નાના અર્થથી મારીને નાના અર્થથી મારીને તે મોટો અર્થ આનો શું થાય છે કે અહંકાર મમતા છેલ્લા છેલ્લો અર્થ શું થાય છે અહંકાર મમતા નો ત્યાગ કરીને પછી ભોગ રહી ગયા છે શું કે છે નાના નાનો અર્થ વસ્તુ છોડતો જા શું કહ્યું છોડતે છોડે એટલે ભોગવટો એટલો ઉત્પન્ન થાય ને શું થાય જેટલો પરિગ્રહ હોતો એની ભોગવટો ઉત્પન્ન થાય શું થાય તમે કીધું કે અહંકાર ત્યાગીને અહંકાર જો ગયો તો પછી ભોગવવાનું કઈ રહેવાની ઈચ્છા જ ન ફરી સાચું ભોગવાનું બધું ને સાચો ભોગતા તરત થયો ને બાકી આ હતો ભ્રાંતિ નો ભોગતા હતો શું હતો સાપેક્ષ ભોગતા કેવું ખરો નિરપેક્ષ ભોગતા તારે જ થાય ને સાપેક્ષ થી શરૂઆત થઈ ગઈ કેવી જેટલું જેટલું તું પરિગ્રહ ઓછો કરીશ એટલા તને શાંતિ આ હું ચા નહીં કરી ભૂકો નહીં કીધો છે નહીં તો હા થોડી વાર થાય ઉકો ત્યાગી પછી ભોગતા છું ને તને તૂટી ગયું કે ત્યાગ્યું ત્યાગ એનું નામ કહેવાય કે ત્યાગ માં તિરસ્કાર હોય છે શું હોય છે તમે કોઈ વસ્તુ ત્યાગ નહીં કરી ત્યાગ ને અંદર ખાને તિરસ્કાર જો તમે ડુંગળી નો ત્યાગ કરો ને તો ડુંગળી તમે દેખો તો તમારું મન પીડાયા કરે અને હમણાં ડુંગળી જેવું કશું દેખાય, હમણાં કશું કશું ચીડાય ને તમે બધા ચા પીઓ તો અમારે વધુ નથી, બધા તમે મુસલમાન મંસાર કરતા અને અમારે કઈ એમાં જવાનું પ્લેનમાં અમારે વાંધો નથી કોઈ જાત શું કરે. પણ ત્યાગી હોય તો ચીડેલો જ હોય, આ વાત સમજાવી છે તમને, સમજાય ત્યાગેલો ચીડેલો હોય. કોણ કીધું હવે? બીજું એમાં ને એમાં આવે છે આત્મજ્ઞ અને આત્મજ્ઞ, બે શબ્દો છે જ્ઞ અને જ્ઞ. એ છે ને આત્મજ્ઞ એટલે આત્મા ને સર્વ પ્રકારે જાણનાર, અને બીજો આત્મજ્ઞ એટલે આત્મઘાતી. એ કેવી રીતે? હે, એ કેવી રીતે? જેટલું અહંકાર વધે એટલો આત્મઘાત થઈ ગયો. શું કહ્યું? અને આ લોકો ધંધો જ અહંકાર મળે છે ને, હું મારી બુદ્ધિ વધારશે, હું આના કરતો અક્કલ વધારે, આના કરતો આત્મઘાત થઈ રહ્યો. શું થયું? એ કે આના કરતો હા, આપણે તો લઘુ છીએ માણસ, શું આત્મઘાતી નથી. શું કહ્યું? અને ગુરુ થવા ગયો એટલે આત્મઘાતી. ગુરુ થઈને વ્યવહારમાં ગુરુ થઈ અને કોઈ મોક્ષે ગયેલો નહીં, વ્યવહારમાં લઘુ થઈ. ગુરુ હોય તેને એમ ના કેવું જોઈએ કે હું લઘુ છું, પણ એ લોકો ગુરુ માને, આપણે અંદર ખાને હું લઘુ છું માનું. શું કહ્યું? તો નિવેડો આવશે, નહીં તો એ લોકો ગુરુ માને, તમે ગુરુ માન્યું એટલે ઉભરાશે. શું ઉભરાશે? ઉભરણ આવશે, અને ઉભરણ આવે એટલે સાચું દૂધ ન હોય, તપેલી ભરેલી નથી દૂધ. શું છે? ઉભરેલું દૂધ આખી તપેલી ભરી લાગે, તેથી કે તપેલી ભરેલું દૂધ છે કે બેસી જાય સારી ખબર પડશે. શું કહ્યું? આને શું કહ્યું સંજય બેન? આને ડાકોર અમીન બ્રધર્સ તરફથી આજે પેપર માં આવેલું છે, વાંચ્યું હોય ના વાંચ્યું હોય તો ડાકોર અમીન બ્રધર્સ તરફથી બધાને ત્યાં વ્યવસ્થા છે ડાકોર માં. સમજ ને, સાતમી આઠમી ને નવમી, નવમી અવશ્ય બધાને માટે છે. શું છે? અને સાતમી અમુક માણસો માટે સોય છે. શું છે? અને આઠમી એ સોય છે. શું જેને આવવું હોય તે આવવું. શું એ કેવું? અને નવમી એ છોકરો બૈરાણ છોકરા લઈને આવવું હોય તો આવજો. શું કહ્યું? અને અમારે ના નહીં પડતા તેનો યોગ હોય એટલે ત્યાં બધા દર્શન થાય અને હજે પાછા.